શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ અધ્યાય 25મો ખટવાંગ રાજા કહે છે, હે અભય નૃપતિ, ભગવાન શ્રીહરિનું ધ્યાન કરનારા મુમુક્ષુએ પ્રથમ અંદર બહાર પવિત્ર થઈ ઉપદ્રવ રહિતના પવિત્ર પ્રદેશમાં સરળપણે સ્વસ્તિક આસને બેસી મૌન ધારણ કરવું, પછી બંને હાથને ખોળામાં રાખી નાસિકાના અગ્રભાગ ઉપર દ્રષ્ટિ સ્થિર કરી એકાગ્રચિત્તે હૃદય કમળમાં ભગવાન શ્રીહરિનું ધ્યાન કરવું, તે સમયે સિંહાસન પર બિરાજતા અથવા પોતાની સન્મુખ સ્વેચ્છાએ ઊભા રહેલા અને અતિશય રમણીય મનુષ્યાકૃતિને ધારણ કરતા તરુણ મૂર્તિ એવા ભગવાન શ્રી નારાયણ મુનિનું મુમુક્ષુએ ધ્યાન કરવું. ભગવાન શ્રી હરિ પરસ્પર રૂપને અનુરૂપ દિવ્ય અવયવોવાળા છે. નવીન કમળની પાંખડી સમાન સહજ લાલ નેત્રોવાળા અતિશય દર્શનીય છે પ્રશાંત મૂર્તિ જેમની, એવા એ કોમળ વાણીને બોલે છે. નવા ખીલેલા કમળની રક્તકાંતિ સમાન જેના હાથ અને પગના તળિયા છે, હાથ અને પગની આંગળીઓના ચળકતા અને ઉપડતા લાલ નખરૂપી ચંદ્રમાની પંક્તિઓ શોભી રહી છે. મંદ મંદ હાસ્યને કરતા સરખા દાંતરૂપી મુક્તાવલીની કાંતિથી અતિશય શોભી રહેલા તેમની જાનુપર્યંત લાંબી બંને ભુજાઓ વિલસી રહી છે. વિશાળ વક્ષસ્થળથી શોભી રહેલા વિશાળ અને ઉપડતા ભાલથી શોભતા એવા ભગવાનનું હૃદયકમળમાં ધ્યાન કરવું, વળી શોભાયમાન બંને ગાલ અને લાલ પરવાળા જેવા અધરોષ્ટ શોભી રહ્યા છે. ભાલમાં કેસર ચંદનના ઉર્ધપુંડ્ર તિલકે સહિત કુમકુમના ચાંદલાથી શોભતા તેમનો નવીન મેઘની સમાન શ્યામ સુંદર શરીરનો વર્ણ છે. જમણા હાથમાં તુલસીના કાષ્ઠમાંથી બનાવેલી જપમાળા ફેરવી રહેલા અને ડાબે હાથે ભક્તજનોને અભયદાન આપતા કંઠમાં તુલસીના કાષ્ઠની સૂક્ષ્મ બેવડી કંઠી અને ડાબા ખભા ઉપર શ્વેત યજ્ઞોપવિતને ધારણ કરી રહેલા એવા ભગવાન શ્રીહરિનું હૃદયકમળમાં ધ્યાન કરવું. શ્વેત અને સુંવાળા વસ્ત્રને કેડ સાથે તાણીને બાંધ્યું છે. રાજહંસની પાંખની સમાન બીજા એક શ્વેત વસ્ત્રને ઉપર ધારણ કરી રહેલા તેમણે મસ્તક ઉપર સૂક્ષ્મ તંતુઓથી નિર્મિત શ્વેત સુંદર પટકો બાંધ્યો છે. ઉત્સવ ઉપર ભક્તજનોને રાજી કરવા અનેક આભૂષણો અંગ ઉપર ધારીને બિરાજે છે. ભક્તજનોએ ભાવથી અનેક પ્રકારના પુષ્પોની માળાઓ ધારણ કરાવી છે અને ચંદનની અર્ચાપૂર્વક પૂજા કરી છે, તેથી અતિશય શોભી રહ્યા છે. મસ્તક ઉપર ધારણ કરેલી પાઘમાં સુંદર તોરા લટકી રહ્યા છે. અખંડ મંદ મંદ હાસ્ય કરવાથી અતિશય મનોહર લાગે છે. તારામંડળની મધ્યે વિરાજતા પૂર્ણ ચંદ્રમાની સમાન ભક્તજનોના મંડળ મધ્યે વિરાજિત ભગવાન શ્રીહરિ શોભી રહ્યા છે. સર્વેજનો અતિ ભાવથી જેને વંદન કરે છે. પોતાના હાથના લટકાથી ભક્તજનોના ચિત્તને હરે છે. કરુણામૃત ભરેલી દ્રષ્ટિથી ભક્તજનોને વારંવાર નિહાળી રહ્યા છે. આવા ભગવાન શ્રીહરિનું ધ્યાન કરવું. આ રીતે ભગવાન શ્રીહરિની નખશિખ મૂર્તિનું ધ્યાન કર્યા પછી ભગવાનની મનુષ્ય સ્વરૂપ મૂર્તિને વિશે જ્યારે ધીરે ધીરે મન સ્થિર થાય ત્યારે ધ્યાનના કરનારા પુરુષે પોતાના હૃદયકમળમાં પગના તળિયાથી લઈ એક એક અંગનું ધ્યાન કરવું. પોતાના હૃદયમાં દ્રષ્ટિગોચર થયેલા શ્રીહરિના એક એક અવયવને વિશે સ્વભાવથી ચંચળ હોવા છતાં મનને સ્થિર કરવું. તેણે કરીને અનાદિકાળના મનના મેલ ધોવાઈ જાય છે. ધ્વજ, કમળ, જવ, અંકુશ, ઉર્ધ્વરેખા આદિ 16 ચિહ્નોથી અંકિત રમણીય અતિશય કોમળ અને લાલકાંતિથી શોભતા શ્રીહરિના ચરણતળાનું મુમુક્ષુ ભક્તે ધ્યાન કરવું. लाल नखरूपी चंद्रमाओनी पंक्तिनी कांतिथी ध्यान करनार भक्तजनना अंतरना अज्ञान रूपी अंधकार ने दूर करनारा तथा अनुक्रम थी एक एक थी नानी सरखी अने मोटी कोमल आंगळीओ थी नवीन पांदड़ाना कूंपळियाओनी कांति ने हरण करता बन्ने चरण कमलनु मुमुक्षु भक्ते ध्यान करवूं पोताना भक्तजनोना मन ने आनंद उपजाववा माटे धारण करेला झांझरना झणकारथी अतिशय रमणीय जणाता अने पोतानी मूर्तिमां नेत्रों ने जोड़ता भक्तजनोनी मननी वृत्ति ने चोरनारा बन्ने चरणकमलनो मुमुक्षु भक्ते ध्यान करवूं नवीन पांदड़ानी समान कोमल नीचेथी अनुक्रमे पहोळा थता जणाता अने शोभायमान गोळाकार जंघा प्रदेशनू तथा शोभायमान गोळाकार उरु प्रदेशनू અને હાથીની સુંઢ સમાન પીના હૃષ્ટપુષ્ટ સમાન સાથળોનું પોતાના હૃદય કમળમાં મુમુક્ષુ ભક્તે ધ્યાન કરવું સુવર્ણની ઉત્તમ કટી મેખલાથી કસીને બાંધેલા એવા કોમળ ઘટાદાર શ્વેત અને સૂક્ષ્મ તંતુઓથી નિર્માણ કરેલા લાંબા વસ્ત્રને ધારણ કરેલા ભક્તપતિ ભગવાન શ્રીહરિના બંને વિશાળ કટિપ્રદેશનું મુમુક્ષુ ભક્તે ધ્યાન કરવું શોભાયમાન ત્રિવળી મધ્યભાગમાં પડવાથી સુંદર જણાતા તથા ભ્રમરાકાર ગોળ ગંભીર નાભીથી શોભતા ઉદરનું તથા અનેક પ્રકારના સુગંધિમાન પુષ્પોની માળાઓ ધારણ કરવાથી શોભતા વિશાળ વક્ષસ્થળનું હૃદયમાં મુમુક્ષુ ભક્તે ધ્યાન કરવું સુવર્ણના કડા સાંકળા અને વીંટીથી શોભતા અને લાલકમળની સમાન સુંદર બંને હસ્તકમળ અને સુદૃઢ રીતે બાજુબંધ બાંધેલી બંને ભુજાઓનો મુમુક્ષુ ભક્તે ધ્યાન કરવું વિશુદ્ધ સુવર્ણના સૂત્રમાં પરોવેલી સુંદર મોતીઓની માળાઓ તથા અનેક પ્રકારના મણીઓની માળાઓ ધારણ કરેલા મનોહર કંઠનો અને નિષ્કલંક ચંદ્રમા સરખા મુખચંદ્રનું સ્થિર મનથી બહુકાળ પર્યંત મુમુક્ષુ ભક્તે ધ્યાન કરવું મંદ મંદ હાસ્યથી સહજ પ્રસરતી દંતપંક્તિઓની કાંતિથી અતિશય દીપતા અને ઉપડતા ગાલપ્રદેશનું ધ્યાન કરવું તેમજ નૂતન કમળના પત્રની સમાન વિશાળ અને ચંચળ એવા બંને નેત્રકમળનું ભક્તજને અંતરમાં ધ્યાન કરવું ધારણ કરેલા કુંડળની કાંતિથી તથા બહુપ્રકારના પુષ્પોના તોરા ધારણ કરવાથી રમણીય એવા ભગવાન શ્રીહરિના બંને કાનનું મુમુક્ષુ ભક્તે હૃદયમાં ધ્યાન કરવું સહજ ઉપડતા એવા વિશાળ ભાલ પ્રદેશમાં ધારણ કરેલા ઉર્ધપુંડ્ર તિલકના મધ્યભાગમાં શોભતા ગોળ કુમકુમના ચાંદલાનું મુમુક્ષુ ભક્તે ધ્યાન કરવું તિલપુષ્પ અને દીપશિખાની સમાન સુંદર જણાતી નાસિકાની સમીપે જમણા ગાલ ઉપર શોભતી શામ ટીબકડી બિરાજે છે તથા ડાબા કાનને વિશે અંદરના મધ્યભાગે શોભતા શ્યામબિંદુનું મુમુક્ષુ ભક્તે ધ્યાન કરવું અનેક પ્રકારના પુષ્પોના તોરાઓની પંક્તિઓથી શોભતી સુંદર વસ્ત્રની પાઘડી ધારણ કરેલા શ્રીહરિના મસ્તકનું ધ્યાન કરવું તેમજ મંદ મંદ હાસ્યથી સુમધુર જણાતા મુખારવિંદનું મુમુક્ષુ ભક્તજને બહુ લાંબા સમય સુધી પોતાના હૃદયમાં ધ્યાન કરવું હે સદબુદ્ધિમાન અભયનરૂપ આ પ્રમાણે ભગવાન શ્રી નારાયણ મુનિનું ધ્યાન મેં તમને બતાવ્યું તમે સર્વે તેનો પ્રતિદિન અભ્યાસ કરજો અને ત્રણ અક્ષરના શ્રીકૃષ્ણ મંત્રનો જપ કરવાથી અલ્પ સમયમાં જ તમને ભગવાન શ્રી નારાયણ મુનિના દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત થશે એમાં કોઈ જાતનો સંશય નથી સુવ્રત મુનિ કહે છે હે રાજન રાજર્ષિ ખટવાંગ રાજા આ પ્રમાણે કહીને વિરામ પામ્યા ત્યારે અભય રાજા અને તેના પરિવારે પણ તેમના વચનો અંતરમાં ધારણ કર્યા હે પ્રતાપસિંહ રાજન અતિ આદરપૂર્વક ભગવાન શ્રીહરિના ચરિત્રોની ગોષ્ઠી કરતા અને સાંભળતા વિશુદ્ધ અંતરવાળા ખટવાંગ રાજા અને અભય પરિવારની શ્રાવણવદ એકાદશીની રાત્રિ અડધા ક્ષણની જેમ તત્કાળ પસાર થઈ ગઈ આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં ખટવાંગ રાજાએ શ્રીહરિના સ્વરૂપના ધ્યાનનું નિરૂપણ કર્યું એ નામે 25મો અધ્યાય પૂર્ણ થયો.